એટલે મહિનો દાડો તો એ બૈરાઓને હજી આમ સૂતજ્ઞ પ્રસૂતાને માટે કહેવાય, આરામ જ કરવાનો ફરજિયાત હોય શારીરિક દ્રષ્ટિએ. એક જ ખાટલી વચ્ચે રાખેલી અને એના ઉપર આ બાઈ સૂતેલી, અને પડખેનો નાનો એક મહિનાનો છોકરો સૂતેલો, અને એના પતિ એ બહાર ગયેલા, બહાર ગામ જ ગયા છે, હાજર હતા જ નહીં. બાઈ તો નિરાતે સુઈ ગઈ, અને એમાં ભાઈએ ઘાસનું મકાન ને એમાં આગ લાગી. હવે જે બાજુથી આમથી પવનની ફૂંક આવે એ બાજુથી લાગી, એટલે આખા ઘરને આમ ચારે બાજુ જોત જોતામાં આગ વીટળાઈ ગઈ. માંડી જળાવો નાખવા જળડાટ જળડાટ, અને ત્યારે બાઈ જાગી. આખું ઘર આમ કવર થઈ ગયું આગમાં. એકદમ નાનું છોકરું તેડી અને નીકળવા માટે મથે, પણ હવે જે દરવાજો સળગે, નીકળવું ક્યાંથી? જ્વાળામાં દેખાય નહીં કે દરવાજો ક્યાં છે, ક્યાં નીકળવું? અને પુકાર કરે, હે સ્વામિનારાયણ, હે મહારાજ, હે પ્રભુ, અમારે તમારો આશરો, મારા બાપ, હે નાથ, હે ઘનશ્યામ, હે હરિ, હે સ્વામિનારાયણ, આવો બચાવો બચાવો. પુકારો કર્યા પણ કોણ આવે? ભાઈ હવે શું કરું? જેનું ભજન કર્યું, જેનું જેટલું સાંભળ્યું કે પુકાર કર્યા આવે, એ કોઈ આવ્યો નહીં, નીકળાય નહીં. આગ ઝપટ ચારે બાજુ લઈ ગઈ. પુકાર કરે, હે મહારાજ, હે સ્વામિનારાયણ, આવો દોડો, પ્રભુ બચાવો બચાવો, હું મારો દીકરો બે વળી ભસ્મ થઈ જશે, આખું ગામ ઠેકડી કરશે. આમથી આમ તેડીને ફરે, આમથી આમ તેડીને ફરે, પણ ક્ષણમાં બાઈ નિર્ણય કરી લીધો કે આમાં નીકળાયું છે જ નહીં. બસ એના યા ઢોલિયામાં છોકરાને પડખે લઈ માથું ગોદડું ઓડીને લાંબી થઈ ગઈ, અને લાંબી થતાની સાથે જ ઘસઘસાટ ઊંઘી ગઈ. વારે વાર જેમ મારા ઠાકોરજીને કરવું એમ કરે, કેટલો વિશ્વાસ બોલો, સુઈ શકે? ઘસ ઘસાટ ઊંઘી ગઈ, કાંઈ નથી જાણે, બોલો એ કયા વિશ્વાસે સુઈ ગઈ? બોલો, આમાં ગાંધી બાપુ ન સુઈ શકે? એ કે ચશ્મા લાય જઈ લ્યા, કઠણ છે આ આ ભાઈ, આ મને લાગે છે આ ઓનલી વન આવો એક ઇવેન્ટ છે આ, કે આવું થાય. ગોદડું ઓઢીને આમ પડી રહેવાય, વિચાર કરો, હું તમે આમ પડી રહીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, આમ કરીએ, ગોદડું ઉચકા જોઈ લઈ કેટલે પોગ્યું કેટલે, પણ પડતાની સાથે તમે રીતસર નેચરલી ઘસઘસાટ ઊંઘી જાઓ, એ શું કેટલો એને વિશ્વાસ હશે. સ્વામિનારાયણ નામ સુઈ ગઈ, જેમ મારા પ્રભુને કરવું એમ કરે. ગજબ છે. પણ આ બાઈને તો પગે લાગવું પડે, આમ સુવાય ઘસ ઘસા ટૂંગી, આખું ઘર જયારે સળગી ગયું અને લાલ ટાંડા કોલસાઓ પવનમાં આમ દાંતિયા કરે અને થોડી થોડી વરાળનું ઝડપું નાખે, ઘર આખું સળગી ગયું, ઝાડાઓ સમી, એ વખતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. લાકડીથી ઓલી બાઈને જગાડી, જાગો. આ ચારેય બાજુ આમાં લાકડાના કોલસાના ટાંડિયા પડેલા, આના ગોદડા ઉપર કોલસા પડેલા, અને ભગવાન આમ જગાડ્યા, જાગો, પુકાર કરીએ એ જરૂર આવે, પણ એની ગણતરી એ આવે. જાગો. ત્યારે તો માંડ જાગી, ગોદડું આઘું કર્યું, છોકરું તેડ્યું, અરે મહારાજ, આંખમાં બોર બોર જેવડા આંસુ આવી ગયા. આવી ગયા મહારાજ? પહેલો પ્રશ્ન મહારાજ એ કર્યો, તને આ ઘર સળગે અને તું સુઈ ગઈ, તને ઊંઘ કેમ આવી? ભગવાનને પ્રશ્ન થયો, શ્રીજીને પ્રશ્ન થયો, તને ઊંઘ કેમ આવી ગઈ? જોવો તો એમ હું કહું છું, આ ન ભૂતો ન ભવિષ્યથી, આ ઘર ચારે બાજુ ઝડપું નાખતું હતું અને તને ઊંઘ આવી ગઈ. તો હા મહારાજ, મને તો આવી ગયો, કેમ આવી ગઈ એ તો જાણે છે પણ આપણને સમજાવવા. ત્યારે બાઈએ કીધું, મેં એટલો જ વિચાર કર્યો કે લાક્ષાગૃહમાં પાંડવોને જ્યારે આગ લાગી ત્યારે કૃષ્ણએ ઉગાર્યા, તો મને મારો શ્રીજી મહારાજ જરૂર ઉગાડશે, એ જ આ વિચારથી હું સુઈ ગયો. મહારાજ કે આટલો જ વિચાર તો કે ના, બીજો વિચાર હતો શું કે કદાચ ન બચાવે અને વયા જાય તોય ત્યાં એની પાસે પહોંચીને સેવામાં રહેશું, ભજન કરશું. અહીંયા શું પડ્યું છે? મેં તો બે બાજુ નક્કી કર્યું તું, નિરાતે હોઈ ગઈ. જોયું આ ગામડાના અભણ માણસો અહીંયા રાખવા છે તો એને કઈ કઠણ નથી. લાક્ષાગૃહમાં પાંચ પાંડવો રાખ્યા અને ન રાખે તો અહીં શું પડ્યું રહે છે? વાત એ સાચી છે ને ભાઈ, અહીંયા શું સુખ છે? તમે બેડું સુખ કે આ લગ્ન પછી જ થાય આવી, લગ્ન પછી જ ખબર પડે કે ના આમાં સુખ છે તો ના. પેલા આપણે કઈ ક્યાંય સુખ નથી તો કે ના, બધા એવું ના હોય. એટલે હું તો મહારાજ પછી ખસખસાટ થઈ ગઈ. મહારાજ કે સારું, ચિંતા ન કરી, હા ભજન કરું. એ વખતે ગામના લોકોને પછી ખબર પડીને એ બધા દોડીને પછી બધા આવ્યા. એ આવ્યા એટલે શ્રીજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પણ ભાઈએ આમ ચારે બાજુ જોયું, હજી ભાઈને ખબર નથી માણસો આવ્યા છે, પણ ભગવાન તો જાણે ને કે આવે છે ટોળો. ભાઈ આમ ચારે બાજુ જોયું, ભાઈ તો નીકળાય એવું તો હજી નહોતું. કોલસાના લાલ લાલ ટાંડાઓ બધાય, વળા વળી પેલી ખપાટીઓ એ બધા સળગતા હોય, પગ ક્યાં દેવાય એવું હતું. તો બાઈ તો પાછી ગોદડો સુઈ ગઈ, પાછી સુઈ ગઈ. પછી ગામના લોકો આવ્યા ને એનાથી ઓહો હો આખું ઘર સળગી ગયું. આમાં પેલા પણ ભૂંજાઈ મર્યા. નજીક આવીને આમ આમ જ્યાં જુએ ત્યાં ભાઈ અનબિલીવેબલ વસ્તુ, આખું ઘર ને ચારે બાજુ લાલ ટાંડા કોલસા પડેલા, આના ગોદડું ઓઢેલું એના ઉપર કોલસા પડે, પણ એમાં કોલસો પડે સળગતો અને ઠરી જાય, અને ચારે બાજુ આમ ખાટલાના પાયાઓ ને જ્વાળાઓ લાગી ગયેલી, પણ ખાટલો અકબંધ, ગોદડું અકબંધ, અને એ આમનો. આ વિચાર કરે કે આ સળગી ગઈ, મરી ગઈ, બાઈ જીવતી, કે શું સમજવું એમ, ગજબ આમાં તો કેમ રેવાય. એટલે એમણે પુકાર કર્યો, ઓ બહેનજી, ઓ બહેનજી. ત્યારે તો જાગ્યા, ત્યારે એને આશ્ચર્ય થયું આખા ગામને, કહો ખરેખર ભગવાન સ્વામિનારાયણ સિવાય આનું કોઈ રક્ષણ કરી શકે નહીં. જો ભાઈ જે દેવી હતા એ આશ્રય કર્યો, કે એનું ભજન કર્યું તો ઉગરે, નહીં તો આમાં તો કાંઈ ઉગરી શકે એવું છે. કોલસા સળગતા પડે રૂના ગોદડા ઉપર અને પીડ્યા ભેળો ઠરીને ઠંડો કોલસો થઈ જાય, અને બીજા જે ચારે બાજુ જલતા પીડ્યા હોય, ખાટલાના પાયા આમ કાળા મેશ લાગી ગયા હોય અને પાયો ગોદડું સળગે નહીં, ભગવાનના કરતૂત વગર થાય ન થાય. જો કેવા બચાવ્યા, કેવો એને આશ્રય માળો, કેવું સુઈ. જો અપની કસ્તી મેરે રહમત કે સહારે છોડ દેતા હૈ, બહુ કિંમતી વાત લખી છો કોઈએ. જો અપની કસ્તી એટલે હોડી, નૌકા જીવનની, મેરે રહમત કે સહારે છોડ દેતા હૈ, રહમત એટલે કૃપા. જો અપની કસ્તી મેરે રહમત કે સહારે છોડ દેતા હૈ, ઉસે તૂફાન ખુદ આકર કિનારે છોડ દેતા હૈ, ઉસે તૂફાન ખુદ આકર કિનારે છોડ દેતા. કેવી મોટી વાત છે ભાઈ, ભગવાન ઉગારે. કૃષ્ણને અર્જુનને સહેલું, ગાંધીજીને એનાથી થોડું અઘરું પણ સહેલું, પણ આ મિર્જાપુરની બાઈ એને જેવું અઘરું એવું કોઈને અઘરું નહીં થાય નહીં. હા આવું થાય નહીં થાય. મને તમે કયો આમાંથી કોઈ, આમાંથી ઓલી કોઈને કાંઈ થયું હોય કયો બોલો. હે આપણે પગે લાગીએ ને થાય ના થાય, એનો કેવો આશરો. એને ખરેખર રહમત કે સહારે કસ્તી છોડી દીધી કહેવાય ને, ત્યારે તૂફાને એની રક્ષા કરી ને કોલસાએ એની રક્ષા કરી. ગોદડા ઉપર સળગતા કોલસા પડે ને કોલસા ટપ દઈને પાણીમાં પડે એમ ઠરી જાય. ઉસે તુફાન ખુદ આકર કિનારે છોડ દેતા. ભગવાનનો આવું રક્ષા કરવાનું અચરજકારી છે. ભગવાન જેવો અચરજકારી એવી જેની રક્ષા પણ અચરજકારી છે. દુઃખ આવે અને બચાવે એવું નથી ભાઈ. આપણને કેટલાય દુઃખ તો એણે રોકી રાખ્યા હશે. આશરો કર્યો છે ને, જેણે જેટલો આશરો કર્યો છે એને એટલા દુઃખ ભગવાન દૂરથી રોકી રાખે છે. પછી અમુક તો પછી શું, છોકરું બહુ તોફાન કરે તો લાફો નો ઠોકવો પડે. નહીતર તો ફીટી જાય ને છોકરા, એટલે થોડુંક તોફાનમાં ચડી જાય તો એને બે ત્રણ વળગાડી દેવી પડે, તો ડાયો ડમરો થઈને રહે. એમાં આપણે બે પૈસા મળે, થોડું સન્માન મળે, થોડું સુખ મળે, કયાગરું બૈરું મળે, અને દેવના ચક્ર જેવા એક બે દીકરા મળે, પૈસા ટકે સારું હોય, સારું સાસરું મળે, સસરા એને ફ્લેટ લઈ દે, ગાડીઓ લઈ દે, મર્સિડીઝ લઈ લે, ફાઈટો ભરાય પૈસા નથી. પછી એક ધોલ ઠોકે થઈ ગયો. આ નવા નવા પરણેલા હોય ને, પછી બાઇક લઈને નીકળ્યા હોય ને, આ તમારી વાત કરું છું પણ છે સાચી હો. પછી હજી નવા નવા પરણ્યા હોય ને, પછી કેમ મળવા જતા હોય, એટલે બૈરાને પાછળ બેસાડ્યા ને ઓલો હાંકતો હોય, પણ હવે છે ને એ ધીમે ધીમે ન હાંકે. અમુક હોય, અમુકની સ્ટાઇલ હોય ને, બધા ની વાત નથી કરતો. એ રૂમ રૂમ રૂમ એમ જવા દે. અને એવી આમ આમ ચલાવે ને ચાઈ ને, શું કરવાને, એ ચાઈ ને આમ આમ ચલાવે ને, એટલે ઓલું બૈરું એને બે ખભા પકડી લે. ઈ આને બહુ ગમે. બીજું કઈ નહીં, આમ આમ કરવાનો અર્થ છે ને બીજો કઈ નહીં. પણ એ જે નવું પાત્ર આવ્યું છે ઈ એને આમ બથ ભરી લે, ઈ એને ગમે એટલે આમ આમ આમ કરે, એટલે પછી ઓલી રાડ્યું પાડે તોય આમ આમ આમ કરે. એમ ઠાકોરજી ને એમ છે કે હું થોડું આમ આમ કરું તો મારો દીકરો મને બથ ભરે. હા નહી, આ આમ જ છે એમ. આમ જ હરી હરી હરી. સંસારનો પ્રેમ અને ભગવાનનો પ્રેમ ભેદ નથી, ખાલી કેન્દ્ર બદલે છે, બીજું કઈ નહીં. તમે એની આગળ ગાંડા કાઢો ને, એમ જ ભગત ભગવાનની આગળ ગાંડા કાઢતો હોય, બીજું કઈ નહીં. તમારે વગર રહેવા તો નથી, મને કઈનું કઈ થઈ જાય. આ તો ભક્ત ભગવાન પાસે શું કરતો હોય, હે શું કરતા. મીરાબાઈ કૃષ્ણની આગળ શું કરે છે, નરસિંહ મહેતા ભગવાનની આગળ શું કરે, તારે કેમ દેખાવું નથી. મીરાબાઈ શું કહેતી, મારે કે મારી સાથે ક્યારે બોલીશ. શામ ભાઈ મોરે શ્યામ નાય, શ્યામ બિના કે શ્યામ સુહાય. હાંજ પડી ગઈ તો હજી આવ્યા નહીં, એના વગર આ શું બધું સુંદર લાગે છે. તે ઓલો બેઠો બેઠો શું કરતો હોય, એ જ કરતો હોય ને. એટલે ભક્તને પેલા એમાં કોઈ ઓમ ભેદ નથી, ખાલી પાત્ર બદલાઈ જાય છે, બીજું કઈ ને. એટલે ભગવાન પછી થોડી ઘડી થપાટ મારી, પણ એવા ઘણા આશ્રય કરીને દુઃખ ચાલ્યા જતા હોય છે, એ હકીકત છે, સમજવું જોઈએ. હ કાલે છે ને એક ભાઈનો ફોન આવ્યો, મને કે સ્વામીજી હું તો વ્યાજ ભરતો હતો, અમારા બે માણસના પગાર વ્યાજમાં જાય, હેરાન હેરાન હતો. પણ આ બધા સંતોનો જોગ થયો, સત્સંગમાં આવતો થઈ ગયો. સ્વામીજી લાખો રૂપિયા અત્યારે મારી પાસે છે, કઈ કામકાજ હોય કહેજો. મેં કીધું ભાઈ તું બોલ્યો, ઘણા ભગવાનને ઘણા સુખી કર્યા હોય, કોઈ કહેતા નથી, ઉલટા સાધુને ગરજ કરાવે. હા યાદ કોણ રાખે છે, તમે યાદ રાખ્યું કે ભગવાનને સંતોની કૃપાથી આ બધું છે તો આપણે એને ભૂલવા નહીં. કે તો ઘણા ઠરડાઈ જાય છે, હશે એ નથી સામું જોતા, તો આપણે શું, તો એને શું કરે છે સાધુ. ખરેખર જેને ભગવાનની પડી હોય એ કઈ સામેથી, તો તમારી બીજા ખિસ્સા ઉપર નજર હોય કે આ ગજર હોય તો એ તમને આમે ફોન કર્યો, આવો ચા પાણી કરો, બેસો, આ કરો, એ કરો. જેને નથી જ પડી તો કઈ થોડા કે ન આવે તો કઈ એને કઈ નથી ખોટ જવાની. હોઠ તો સત્સંગ છોડે એને જવાની છે, પણ માયા જીવને સમજવા દેતી નથી કે સાધુ નથી બોલાવતા, નથી કઈ બહુ આ મોઢું દેતા, તો આપણે કઈ નહીં, આપણે કેટલા ટકા, આમાં કોનું બગડે, સાધુનું બગડે પેલાનું બગડે. હે, બહુ સમજવા જેવું છે. એટલે ભગવાનને આશરે ઘણા દુઃખ ઓછા થઈ જતા હોય, આપણને ખબર ન હોય ને, અકસ્માત થવાનો હોય ને બચાવી લીધા, નથી જ થયો તો આપણને ખબર જ નથી પડવાની કે થવાનો હતો, એ ખબર નથી પડવાની ને. આપણે આખો રસ્તો બદલાવી નાખ્યો કે ભાઈ તમે એ રોડ ઉપર જશો તો મરાઈ જશો, આ બાજુ લઈ લો. એક સેકન્ડમાં જે વિચાર બદલાવી નાખ્યો એ કોને બદલાયો? એવું છે. ઉત્તર પ્રદેશમાં ધુવા ગામ છે, ભક્ત ચિંતામણીમાં ધુવાનું ગામનું નામ આવે છે. ધુવા ગામમાં લુહારોની બહુ વસ્તી અને લુહારોનો સત્સંગ મોટો, જબરો સત્સંગ, અદભુત સત્સંગ એમ, શ્રીજી મહારાજ છતાનો, લુહાર લોકોનો. એમાં રામપ્રસાદ લુહાર બહુ સારા હરિભગત. બપોર વચ્ચે રોટલો પાણી જમી, થોડો આડે પડખે આરામ કરી, પછી જાગી, જળપાન કરી, માંડા કીર્તન બોલવા, ઓશ્રી બેઠા બેઠા આંખ્યું વિચે, એક એક કડી બોલે, અને એવો રસ લે મહારાજની મૂર્તિનો. સમય મળે ત્યારે ભજન સાંભળે એ ભગત, અને સમય મળે ત્યારે ભટકવાનું જેને વિચાર થાય એ સંસારી, અને સમય મળ્યો તેમ થયું કે લો થોડું ભજન કરી લો. ઘણા છોકરા આવ્યા હોય ને પરીક્ષા પતે ને પછી હાલો હાલો એકાદો શો જોઈ આવીએ, અને દેવી હોય ને એને એમ થાય કે હાલો પરીક્ષા પતી છે ને કોઈ સાધુ પાસે જઈને થોડું સાંભળી આવી, ભજન કરીએ, નરનારાયણ દેવનું દર્શન કરીએ, ગરડપુર ગોપીનાથજીના દર્શન કરીએ, વડતાર દર્શન કરીએ, એને એવો સંકલ્પ થાય. અને આવા મૂર્ખ ને દુષ્ટ પાપી હોય એને આવા વિચાર થાય. તો સમય મળ્યો બપોરનો, એટલે રામપ્રસાદ કીર્તન બોલે છે, તારો ચટક રંગીલો છેડલ બેલા, એવા સરસ આમ કીર્તન લલકારે. એમાં કીર્તન બોલતા હતા, પ્રકાશ થયો, જ્યાં સામે જોવે તો ત્રણ છગલા વાળો સહજાનંદ પ્રભુ હાજર થઈ સામે ઉભા. રામપ્રસાદ એકદમ ઉભા થઈને મેરા દંડો ધબો ધબ કરવા, હે મારા વાલા, આ હા હા હા, ઓ પ્રભુ, બેસો બેસો બેસો. પોતાની ઢોલી હતો, બીજું ક્યાં હોય, એટલે હરખું કરી બેહો બેહો બેહો બેહો. મારા બે ગયા ઘરમાં, રસોડામાં જઈ સરસ મજાના લોટામાં લઈને જળ આપ્યું, મહારાજે પીધું, દંડવત કર્યા, પગ મીઠા દબાવવા, કેમ છે મહારાજ, તમને સારું થયું, બહુ સરસ, બહુ દયા કરી. થાય જ નહીં તો સ્વાભાવિક છે, એ તો જેને જેને રસ હોય એને જ ખબર પડે. એ સામે બેસી ગયા, મહારાજ શું દાસને આજ્ઞા છે? મહારાજ કે રામપ્રસાદ એક વાત કરવા આવ્યો છે. આ બોલો ને મહારાજ, એક મહિનામાં અંગ્રેજ સરકાર આવી જશે, રાજપલટો થઈ જશે, અને આ દેશમાં અંગ્રેજનું શાસન લાગુ પડી જશે. એટલે મહારાજ, હા, આ લોખંડની ખાણીઓ ઉપર અંગ્રેજો પ્રતિબંધ મૂકી દેશે, લોખંડનો ધંધો નહીં થાય, લોખંડનો ધંધો પડી ભાંગશે. અરે અરે મહારાજ, એ લોખંડનો ધંધો પડી ભાંગે તો 8-10 હજાર લુહાર લોકો એના ઉપર નભે છે આ પ્રદેશમાં, મહારાજ એ બિચારા બધાનું થાય શું? મહારાજ કે એ બીજાનું જે થવું એ થાય, હું તારું કહેવા આવ્યો છું, મારો જેને આશરો એની મારે ચિંતા, બીજાના એના કર્મ પ્રમાણે જે થશે એમ થઈ જ રહેશે, સૌ સૌના કર્મ પ્રમાણે એનું બધું ચાલે છે, પણ મારા ભક્તનું કર્મ પ્રમાણે નહીં, મારી ઈચ્છા પ્રમાણે ચાલે. એટલે તમારું શું થાય એ કહેવાય એવું છું, એનું થઈ રહેશે, એના કર્મ પ્રમાણે સૌ સૌનું થઈ રહેશે. હા, તો તમે મારું ભજન કરો છો, તમે મારો આશરો રાખ્યો છે, તો હું તમને કહેવા આવ્યો છું. જો આગોતરું, આગોતરી ચિંતા, કઈ કઈને આજે હું તમને અપીલિંગ વોઇસમાં કહું છું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો અને ધર્મ પાળજો અને સાધુને છોડતા નહીં. એવું નથી અમારે તમને પકડાવી નથી દેવા, પણ છે ને, એ ભલે દુનિયામાં બોલે કે આ બધા મીડિયા છે, દલાલો છે, દલાલ નથી, આ તો હાથે હાથ સોંપી દે એવી બધી વાતો છે, એની વાતોમાં ભરમાવું નહીં. બહુ દુનિયાની બહુ બુદ્ધિવાળા છે, ડિગ્રીઓ પર ડિગ્રીઓ, એના ઉપર ડિગ્રીઓ ચડી ગઈ હોય ને, એ ભલે ચડી ગયું હોય, આ તો આપણા જાત અનુભવ બોલે છે કે જાતે સાધનો કરી કરીને અવળા થઈ જાવ તો કઈ ન થાય ને, કોઈ ખાચો સાધુ આપણે આમ કહી દે ને તો આપણું ક્ષણમાં કામ પતી જાય. એટલે બહુ વળ કરીને ઘેરે બેઠીને માળા કરી લેશું, ઠાકોરજીને પૂજી રાખશું, એવા ફાંકા ન રાખવા બહુ. ઘણા ને હું અહીં સવારે બેઠો માળા કરતો ને જોઈએ રાખું, લાઈન થતી હોય દર્શનાર્થીઓને. એમાં અમુક સમજદાર લોકો હોય ને એ સાધુ સંતો નીકળીને જે સામનાર કરે, બાકી તો મૂઢની જેમ ઠાકોરજીને દંડવત દર્શન કરે, આમ કરે, પ્રદક્ષિણા કરે અને સાધુને બાપે મારે વેર નીકળી જાય. સામે ન જોવે, આપણે જોવરાવવું નથી, પણ આપણને એમ થાય કે તમે ભાગવત સાંભળો છો, રામાયણ સાંભળો છો, ગીતા સાંભળો છો, એમાં શું કહે છે બોલો, ભાગવત શું કહે છે, કે હું મારા સંતો ભક્તોની પાછળ પાછળ ફરું છું, કેમ એની રજ મારા માથે પડી જાય, ભગવાન ઈચ્છે છે. અને આ બધાના ફૂટ્યા કે જે ભગવાનને ભગવાનના સાધુને સામું જોવા માંગતા નથી, મળી ગયો તો મળી ગયો, જે કર્યા ઘણા એવા બીજી વકલ એવી હોય કે મળી જાય જે સામનાન કરે, બાકી એને કંઈ બહુ પડી ન હોય, પણ એલા બાય સાધુને ભૂલવા જેવા નથી. તમને તમારા બૈરાન મોઢું ન જોવો તો પેટમાં દુખે ને, એમ જે દી સાધુ ન દેખાય તેથી પેટમાં દુખવું જોઈએ બોલો. પણ આ તો બધું ઠીક છે, મેળો ભલે ન મળે ના મળે, બરાબર. હા, મારું તમે જાણો છો, મને તો પાસે આવી ગમતું નથી, હું કોઈને આવા દેતો નથી, એટલે હું એવું નથી કહેતો કે તમે બધા મારી વાહ આવો, નહીં તમને ગમે તે, પણ કોઈક સાધુ, સાચો સાધુ, બહુ મોટી વાત છે ભાઈ. અરે અમારા મહિમાની વાતો નથી કરતા, તમને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જજો, પણ સાધુ સાચો, સાધુ સાચો હરિભગત, ઘેરે ટાઈમ ટુ ટાઈમ, નિયમ ટુ નિયમ મૂર્તિ પૂજે રાખો, બહુ સારી વાત છે. પણ સાધુઓને ક્યારેય નિગ્લેક્ટ કરતા નહીં, હવે જરૂર નથી એમ માનતા નહીં. અમે તો ગોપીનાથજીમાં જોડાયેલા છીએ, વડતાલ હરિકૃષ્ણ મહારાજમાં જોડાયેલા છીએ, અમે તો નરનારાયણ દેવમાં જોડાયેલા છીએ, હવે કંઈ સાધુ મળે કે ન મળે એમ બહુ નહીં થાય. કારણ કે ક્યારેક ક્યાં વાંધો પડી જશે ને ત્યારે સાધુ આવીને કાઢશે. એટલે તો ત્રીજા વચરામૃતમાં જ કીધું, અખંડ મૂર્તિ દેખાતી હોય, આ હું નથી કેતો મારું, અખંડ મૂર્તિ દેખાતી હોય, આમાં દેખાય છે કોઈને અખંડ? બહેરા છોકરા અખંડ દેખાતા હોય, અખંડ મૂર્તિ દેખાતી હોય તો સાધુ બ્રહ્મચારી હરિભગત એની અરે હેત રાખજો, એને સંભાળી રાખજો. કેમ? એવો સમય આવે ત્યારે જો મૂર્તિ ભૂલાઈ જાય, પણ જો સાધુ યાદ આવી ગયો, બ્રહ્મચારી યાદ આવી ગયો, હરિભગત યાદ આવી ગયો, તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જશે ને જીવ મોટી પદવીને પામી જશે. પાંચ લાઈનનું જ વચનામૃત છે, એટલા હાટુથી આખું વચનામૃત સંતોએ નાખ્યું. તો આપણે હા ધ્યાન જ ક્યાં દઈએ છીએ? બહુ જાજુ કહેવાય ને ભલે, આમ હું જ અમારે બંધ હાલે, આપણે પછી એ જોવું પડે ને. પણ એક તો છે જ હોય, આ તો અમારા જાત અનુભવ બોલે છે, સાધુથી જ અમને મળે છે, બાકી મળે નહીં. પછી તમારે જે સમજવું હોય સમજો, એ તો વાત છે જ. ઘણે ન કહેતા એ તો સાધુડિયો ભગત છે, તે એનાથી મોટો કોણ? સાધુડિયો પેલા સાધુડિયો ભગત થવાય, પછી ભગવાનનો ભગત થવાય. પેલા સાધુડિયો થાવ, સાધુ દીઠો ગમતો ન હોય, અથવા તો મોઢે મોઢે સારું કહ્યું, પાછળથી આવડી આવડી ગયો તેનો શું ફરક? સમજવા જેવું છે. પણ એક વાત, કોઈ સાધુડિયા હરિભગત હોય ને એને તમે મળીને પૂછી લો, એને જેટલું હૈયામાં ટાઢું હોય છે ને એવું બીજાને નહીં હોય, આ તમે લખી રાખો. હા, એને હૈયે જેટલું ટાઢું હોય એટલું બીજા નહીં હોય, બહુ મોટી વાત છે. હરે હરે જાજુ ના કહેવાય, પણ રામપ્રસાદ, હા અંગ્રેજ આવી જશે, લોખંડની ખાણીઓ ઉપર પ્રતિબંધ મુકાશે, ધંધો ભાંગી પડશે. અરે રે મહારાજ, બધાનું નહીં તમારું છે ને, હું તમને કહું, એ બીજાનું કર્મ પ્રમાણે થશે. તમારે છે ને ધંધો બદલી નાખો. બોલો ને મહારાજ શું કરું? આ લુહારી કામ મૂકી જાઉં, સુથારી કામ કરો. અરે અરે મહારાજ, હવે આ બે વિપરીત કહેવાય, આ આખું ઊંધું થયું, ક્યાં લોઢા ઘડવા અને ક્યાં લાકડાનું કામ કરવું? અમારે આમાં રંધો હાંકવાનું આવે જ નહીં, અથોડા પછાડવાનું આવે અને ઓલામાં અથોડા ન આવે ને બધું આમ જ કરવાનું આવે, હવે આમાં કેમ મેળ પાડવો બધો? મહારાજ, મહારાજ કે રામપ્રસાદ, મેળ પાડવો કોણ ન પાડવો એ કોના હાથમાં? ને મહારાજ, એ તો તમારા હાથમાં છે. શું કરું મહારાજ? મહારાજ કે કંઠી માળા ને બીજું કઈ લાકડાની કાષ્ટની એ વસ્તુ બધી બનાવો. મહારાજ માળા કંઠીનો હાલ છે, રામપ્રસાદ કોનું હાલે? અરે મહારાજ તમારું હાથે અમારું હાલવું હોય ને તો લાકડું હાલે, ન હલવા દેવું હોય તો સોનું ન હાલે. અરે મહારાજ ભલે ભલે, હું કંઠી માળા અને બીજું લાકડાનું ને એવું બધું કામ કરીશ, હા બસ એટલું કરજે. અને જો તમને મેં દર્શન દીધા, એટલે હવે જેટલા આપણા હરિભક્તો છે ને જે મારો આશ્રય કરીને બેઠા છે, હા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, એ બધાને તમે છે ને બપોર પછી ભેળા કરી દો અને બધાને ચેતવી દેજો, બધા ધંધો બદલી નાખે. જોવો બાપરિયા, બધાને કહી દેજો જ્યારે જ્યારે અનુકૂળ હોય એ બધો ધંધો બદલી નાખે. ભલે મહારાજ, આજે હું બપોર પછી બધાને ભેળા કરી અને બધાને કહી દઉં ધંધો બદલી નાખજો. આવું થઈ ગયું છે અને મહારાજે આવું કીધું છે એમ કહું ને, હા ચોખ્ખું ચોખ્ખું જ કહેજો, નહીં તો કોણ તારું માને? વાત એ છે ને, એટલે બધાને કહી દેજો ધંધો બદલી નાખે. અને મહારાજ તરત ઊભા થયા, હાથમાં સોટી લીધી, ચાકડી પહેરી, એ એ રામપ્રસાદ એક કામ હજી કરજે, હે ઊભા થતા થતા છોગલાને હરખું કરતા કરતા એકાદી ને એકાદમાં લાકડી એક આમ પગથી ચાકડી પહેરતા પહેરતા મહારાજ કે રામપ્રસાદ એક કામ કરજે હજી. હા હા મહારાજ બોલો ને. બે ઊભા થઈ ગયા, ઊભા ઊભા વાત કરતા ઓસરીને કોઈ હાલતા હાલતા. રામપ્રસાદ હા, અરે કરશન લુહારને તે 6,000 રૂપિયા આપ્યા છે ને તારા લઈ લીજે, નહીં તો ખોટા થઈ જશે. એ આજે જ લેજે હો, આજે જ લેજે તાકીદ કરી, એના માટે કાલ નહીં રાહ જોતો, આજે જ લેજે નહીતર પૈસા ખોટા થઈ જાય છે, તારો 1 રૂપિયો ખોટો જાય એ મને ના ગમે. વારે વા, હવે આમાં આથી બીજું શું જોઈએ ભાઈ? ભગવાન કેવો જોઈશ તમારે? હવે આનાથી બીજો કયો ભગવાન જોઈશ? આ જેની વાત વાલે છે આમ ઉભો છો, જો આ ઉભો, હા એની વાત એકવાર એને અભિનંદન આપો. એ આવ્યા હતા રામપ્રસાદ પાસે, આ આવ્યા હતા, હા અને અત્યારે સાંભળે છે જો, આમાં આમાં બેઠા બેઠા આ બધું સાંભળે છે. એ એમ કહે છે સાચી વાત છે, હા આ મારો દીકરો કહે છે એ સાચી વાત છે, હા સાચી વાત છે. હું જ આવ્યો હતો રામપ્રસાદ પાસે, હા હા મેં જ કીધું હતું ધંધો બદલી નાખજે અને 6,000 લઈ લેજે, મેં જ કીધું હતું. જો એ કહે છે સંભળાય તમને, હા ભલે મહારાજ હું કહી દઉં. અને ભગવાન અદૃશ્ય થયા, બપોર પછી બધાને ભેળા કર્યા, આવી રીતનું થયું છે ધંધો બદલી નાખજો. ભલે ભલે, પણ રામપ્રસાદમાં સહજાનંદ સ્વામીએ પ્રવેશ કર્યો અને હરિભક્તોને બધાને રામપ્રસાદ કહેવા મળ્યા, એ તમે કાપડનું કરજો, એ તમે ખેતીનું કરજો, એ તમે ઓલું ભાડાનું કામ કરજો, એ તમે પેલું કામ કરજો. રામપ્રસાદ એમાં રહીને સહજાન થઈ મીંડા કેવા બધાને, અને માણસ જેને જેવું સેટ આવે એવું તરત કહી દેલો ને હા પડી જાય ને. એ રામપ્રસાદને ખબર ન હોય પણ અંદર સહજાન સ્વામી મીંડા બોલવા અને બધાને સમજાવી દીધું. અને એ જમાનામાં બધા જ આપણા હરિભક્તોને શ્રીજી મહારાજે ઉગારી લીધા. માટે અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી, દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી, એજી માટે અખંડ રોજી હરિના હાથમાં, અરે નવ નવ મહિના માતાના ઉદરમાં રહ્યા, તે દિવાલે જળથી જીવાડ્યા, ઉદર વસાને એ વાલો મારો આપશે અને આપશે સુતાને જગાડી, માટે અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી. વારે વાહ, હે ભગવાન, આનાથી બીજો કોણ દયાળુ સહજા, એટલે સહજાનંદ દયાળુ બળવંત બહુદાન. દયાળુ છે ને પાછો બળવંત છે, દયાળુ હોય ને કરી ન શકતો શું કામ નો. આરતીમાં તમે મેજિક જુઓ, હે, સહજાનંદ દયાળુ પણ પાછો બળવંત, બળવંત અને બહુ નામી, બધાને પહોંચી વળે. હે ભગવાન, આ ગુણ ગાવા માટે તો શેષ શારદા બ્રહ્મા એ બધા પાછા પડી જાય એવું છે આ બધું. હા, જાગ કર્યો પુન ભાગ કર્યો, સબ ત્યાગ કર્યો, કહું રાગ ધર્યો, હે ન્યાસ કર્યો, ઉપવાસ કર્યો, વનવાસ કર્યો, તહા પ્યાસ મર્યો, હે જાપ કર્યો, સુરથાપ કર્યો, સુવિલાપ કર્યો, તન તાપ પર્યો, હે બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ના કયો તો કછુ ના કયો, હે હે બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ના કર્યો તો કછુ ના કર્યો, હે. જાગ કર્યો એટલે યજ્ઞ યાગાદિ કર્યા, બધા યજ્ઞો કઈ નારાયણ પરત્વે હોય એવું નથી, બધા તમે ઘરે કરો છો એમાં બધું જોયા જેવું હોય, બધું કઈ વિશ્લેષણ થાય એવું ન હોય, જાત જાતના યજ્ઞો કરે. જાગ કર્યો, પુણ્ય ભાગ કર્યો, દાન પણ બહુ કર્યા, સબ ત્યાગ કર્યો, બધું છોડી દીધું, કહું રાગ ધર્યો, હે ક્યાંક એવી સાચી જગ્યાએ ભક્તિ પણ વધારી હશે, ન્યાસ કર્યો એટલે સંન્યાસ લઈ લીધો, ઉપવાસ કર્યો અન જળ ગ્રહણ કરે ની દિવસો સુધી એવા તપ કર્યા, હો સંન્યાસ કર્યો, ન્યાસ કર્યો, ઉપવાસ કર્યો, વનવાસ કર્યો, બધી ફેસિલિટી છોડી જંગલમાં ભાગી ગયો, તહા પ્યાસ મર્યો, હે પાણી જ પીએ નહી, આવા વ્રત રાખ્યા. જાપ કર્યો પણ કોનો, સુર થાપ કર્યો, જાત જાતના દેવતાઓનો, સુરનો દેવતાઓનો થાપન કર્યું અને એના જાપ કર્યા, હે શનિનાન મંગળનાન વરુણનાન અગ્નિનાન જેના ગણાયેલા બધા દેવતાઓ, જેટલા દેવી દેવતાઓ 33 કરોડ જાત જાતના પૃથ્વી છે એની નિંદા નથી, પણ અહીંયા જે બ્રહ્માનંદ સ્વામી કહે છે એ સમજવા જેવું છે. જાપ કરો, સુર થાપ કરો, દેવતાઓનું સ્થાપન કરીને એના જાપ કર્યા, સુવિલાપ કર્યો, એ દેવતાઓ આગળ ખૂબ રડ્યો, તન તાપ પર્યો, હે અને ખરેખર તાપમાં ભક્તિના પ્રેમના તાપમાં જીળ્યો, પણ બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ના કર્યો તો કછું ના કર્યો, હે આ બધું કર્યું હોય પણ જ્યાં સુધી નારાયણનો આશ્રય નથી કર્યો ત્યાં સુધી કંઈ કર્યું નથી, કારણ કે બીજા બધાનું જેટલું જેટલું કર્યું છે બધું જ આખરે, ભલે ને 1,00,000 વર્ષ પછી, 10,00,000 વર્ષ પછી, 10 કરોડ વર્ષ પછી, પણ જે કરીને મેળવ્યું છે બધું આખરે નાશ થઈ જતું, અને આ એક અખંડ ચૂડલો છે, એટલે કે છેવટે કછું ના કર્યું. માટે ભગવાનનો આશ્રય કરવો, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન. લ્યો આ દુઃખ એમાં આવે ચિંતા, એનો આ ઉપાય આ ભગવાનને સંતો આવું કહે છે, એટલે કહ્યું કાતે કાંતા ધનગત ચિંતા વાતુલ કિંમત નાસ્તી નિયંતા.